ચલો હિન્દુસ્તાન તો મેં પુસ્તક માં લખ્યું છે 1970 માં પુસ્તક બહાર પડેલું, એનું નામ આપતવાણી. આપતવાણી એટલે આપતો પુરુષ ની વાણી. આપતો પુરુષ એટલે શું કે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય, અને ઠેઠ મોક્ષે જતા હોય ઠેઠ સુધી વિશ્વાસ કરવા યોગ્ય હોય તો આપતો પુરુષ. તે અમારી વાણી આ વેચાય નહીં, એટલે ફ્રી ઓફ કોસ્ટ આપે છે. આપ 12 મહિને 2-3 લાખ કરોડ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ વેચાય નહીં. આપતો વાણી દર્શન વેચાય. ફક્ત એક અક્રમ વિજ્ઞાન આવે છે તે અમારી વાણી નથી, પણ એ એકલું સાપ્તાહિક હોવાથી જુદું એને પૈસા લેવા રાખેલી પૈસા ના બધા એકલું નો પ્રોફિટ લેતા હોય, પણ તે અક્રમ વિજ્ઞાન જુદું છે. એટલે મારી વાણી દર મહિને ફ્રેશ નીકળ્યા કરે છે. આંકડા જોઈ તો અક્રમ હોય તો આપો. હા દાદા, એક અક્રમ નીકળ્યા લીધા આપડે આપતો વાણી ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી ને, તો ગઈકાલે અંક પ્રગટ થયો. ગઈકાલ નો બે અંક તું ભેગા છે, બે અંક ભેગા નહી તો પાત્રું હોય ને. પેલો શાસ્ત્રો સમજતા નથી આવડતો, એટલે આ નવી ભાષા આપડે ગુજરાતી સંપૂર્ણ ફૂલ જ્ઞાન. જૈનો એક્સેપ્ટ કરે, બધા ધર્મ વાળા એક્સેપ્ટ કરે. પેલા ના છે 12 મહિને 25 ડોલર લે છે માસિક ના. પેલો બધા ફ્રી ઓફ કોસ્ટ. આપતો વાણી 9 કલમ આપતો વાણી માં ગોટાળ્યું જ્ઞાન કશું ના હોય, જેમ છે તેમ જ હોય. શું કહે ભગવાને બનાવ્યું બધું, ભગવાન ને ભગવાન તરીકે સ્વીકારે, જેમ છે તેમ જ કે બીજું કશું નહીં. શાંતિ થી નઈ લૌકિક તો બધા એ લોકો જાણ્યું છે ને, લૌકિક વાત લૌકિક જોયું છે ને ભગવાને બનાવ્યું, પણ એ સોલ્વ ના થઈ શકે, વિરોધાભાસ ઉત્પન્ન થાય. તેમને ભાઈ સાયન્ટિસ્ટ પૂછ્યું કે ભગવાને બનાવ્યું છે એવું અમે એક્સેપ્ટ કરીએ, અમે તો તું મને જવાબ થોડો આપીશ. હા બધા જ અનાદિ અનંત નો અર્થ શું થાય? બનાવવાની શી જરૂર અજ્ઞાની લોકો માટે કે લોકો લૂંટફાટ ના કરે એટલે દબાણ મૂક્યું છે. લૌકિક વાત કહેવાય કે આ લોકો તમને લાગે છે સાચી વાત હશે અનાદિ અનંત સાચી એટલે ખાતરી ને તો ક્રિએટર હજારની જરૂર નથી એવું લાગે છે. એટલે હિન્દુસ્તાન માં આ પુસ્તક માં લખ્યું છે કે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ જશે 2005 માં તમને શું લાગે પડી જવાનું નથી બધા પડે મારી જવાનું કઈ દુનિયામાં આવું ખરાબ થવા બેઠી છે. આ દુનિયા શું થાય દુનિયા શું થવાનું આપડે બધું થઈ જવાનું આપડે ખરાબ કરનાર દુનિયા એવી જ રહેવાની આપડે શું થઈ જશે નેચર વિફરી છે શું કે છે કોણ વિફર્યું નેચર ક્યાં વિફરી કારણ કે પેલા આપડે બજાર માં ઘઉં લેવા જઈએ લાઈફ કે ઘઉં લઈ આવો લગન છે તે ઘઉં લેવા જઈએ ભલે આપડે ના જાણતા ઓળખતા હોય ઘઉની ગુણ્યા ને બજારમાં વેપારી કઈ ભાઈ ઘઉની ગુણો સારા સારા તકે ઇન્દોરી જોયે છે એ હું એ જાણું નહીં સારા સારા દેશ જોવા એટલે આપણને દેખાડે ગુણ્યો પછી ચીપીઓ દેખાડે પછી રસ્તા જનાર ને આપડે પૂછીએ કે આ બધી આ ચીપીઓ ગાળ ની કાઢે એટલા જ ઘઉં છે કે આખી ગુણી ઘઉની છે આગાઉ ઘંટી દળવા માટે મોકલી દઉં છું તમારા અક્કલ છે કે નહીં ભાઈ તમે ઘઉં ગુલ લાવી પછી અક્કલ એવા દેખાવ છું ઘઉં ભેગા કોકરા હોય એવું હતું છે ભલે બધા ઘઉં લોકો કઈ ઘઉં છે ઘઉં છે ઘેર લાવો કોકરા લાવી નાખીએ પછી દડા મોકલજો કે ઘઉં ના મેં તો પૈસા આપ્યા હતા કોકરા ભાઈ ભેગા આવે કે વ્યવહાર માં એને ઘઉં કેવાય કોકરા નહીં પણ વ્યવહાર માં ઘઉં કેવું પડે એ કંકાર મિક્સર હાથે લખે પેલું આપડે ભાઈ કોકરા પણ વખત પ્રમાણે હોય બરાબર ઘઉં ની ગુણ્યો લોકો ને કે છે ને તે કુદરત પસંદ નથી આવે ઘઉં ને કોંકડા બે જુદા પાડવા માંગે છે. ઘઉં પણ એ હજી ઘઉં વગેરે જુદા પડે એટલે હારા ખોટા મારી નાખશે. તમારે કહેશે અમે ઘઉં કોણ ને કોકરા કોણ ને કોકરા જો કોકરા મટી મિલી જશે અને ઘઉં વધારે છે જે પરવાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે પરવાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે શું પેલા ના કરવું એ જે કોકરા છે એ મળતી મિલી જવા રાખે છે શું કહ્યું અને પરવાને ભ્રષ્ટાચાર કરવો પડે છે એ ઘઉં છે એ રહેવાના શું મેં કહ્યું ભ્રષ્ટાચાર બંને જ કરે છે એ પોતાની ઈચ્છાથી કરે છે બીજાને કરવો પડે છે હા બરાબર એટલે આખું જગત ભ્રષ્ટાચારમાં સપડ્યું છે ત્યાં પરવાને કરાવનારા છે જુદા અને પરવાને કરવું પડે ચોખ્ખા ડોલર હોય ચોખ્ખા રૂપિયા હિન્દુસ્તાન હોય તારી બેન નું તકે તો એ જોઈ લઈશું ભ્રષ્ટાચારી ચાલુ કે એટલે આ ભ્રષ્ટાચાર એટલે હવે આ એનું પરિણામ આ 10 વર્ષમાં આવી જશે મટીમાં મિલી જશે કોકરા અને પેલા ઘઉં ઘઉંમાં એટલે હજુ કઈ ભટ્ટી વાળા જેવા હોય તો હજુ મારી પાસે આવજો તો હું કઈક ઉપાય કરી આપીને રાગે પાડી દે. 80% કાંકરા એ છે પાછા પછી છેલ્લે 80% કાંકરા હસુભાઈ કે છે કે ભ્રષ્ટાચાર ના એક બે દાખલા આપો દાદા. હસુભાઈ કે એક બે દાખલા આપો ભ્રષ્ટાચાર ના. હસુભાઈ દિગંબરી હસીબેન ભગવાન છે ને દિગંબર કે છે અમારા ભગવાન છે શ્વેતંબર કે છે અમારા ભગવાન ઝઘડા ચાલે છે ને કોર્ટમાં પતિ કોર્ટમાં છે ભગવાન તે ભગવાન ને કંદોળ હતો ને ચેતંબર ના તાબામાં જાય પેલા લોકો કંદોર સુધી નાખ્યો દિગંબર માં લેવા માટે ભગવાન ના કંદોર બોલો આ બધા ઓછો ભ્રષ્ટાચાર અને આ બીજો બધો ભ્રષ્ટાચાર નથી એમ આપડે સમજાય એવો છે ખુલ્લો જ છે વિષય વાળા પોતાની મારી છોડીને શું થશે એને વિચારતા ને બીજાની છોડી શું થઈ જાય હંમેશા માનવ ધર્મ કોને કહેવાય માનવ ધર્મ કહેવા મારે બહુ થઈ ગયો માનવ ધર્મ કોને કહેવાય કે કોકની છોકરી કે કોઈની વાઈફ બહુ રૂપાળી હોય એને આપણે જોઈએ ચેતન થાય તો પછી મેં ઘણા વિચાર માટે કરવા એ માનવ ધર્મ વિરુદ્ધ છે કારણ કે તે રીતે આપણને ખ્યાલ આપવો જોઈએ કે મારી વાઈ મારી છોકરીને જુએ તો એ મને જાણું કેટલું દુઃખ થાય મને માટે મારી છોકરીને કોઈ જશે નહીં હું તો કોઈની છોકરી જોઈશ નહીં એ માનવ ધર્મ માનવ ધર્મ ની બહાર ના ચાલવું જોઈએ પણ માનવ ધર્મ ની બહાર તો ચાલ્યા જો એટલે બીજું માનવ ધર્મ કોને કહેવાય રસ્તા માં પર્સ મળી $10,000 નહીં ખુશી થઈને કયો થોડો મનો આપડે કઈ કોઈ જોઈ લાયા છે આપડે જોયું છે એટલે પછી પાટામાં જ ભાઈ ખુલ્યું તારું જોયું છે પણ જે વાદો ધરવા આવે ને ત્યારે મને મને તરત ખ્યાલ આવે મારું પાકી થઈ ગયું હતું ત્યારે મને કેટલું દુઃખ થાય તો આને કેટલું દુઃખ થતું છે માટે રાખી માનવ ધર્મ હોય ને હરે ભાઈ કેમ ના હોય હારી માનવતા હશે ત્યાં દુનિયા સ્વર્ગ જેવી છે કે હોવું જોઈએ કે ના હોવું જોઈએ સતયુગ માં પણ જે આપડે રામ ને એક વખતે હતું ત્યારે પણ અડધો અડધો ટકા જે કાંકરા હતા ત્યારે પણ આવું ચાલતું હતું. હા, રામ ની વાઈફ ને ઉઠાઈ ગયેલો ઉઠાઈ જતા એમ કે તારી છોકરી ઉઠાઈ જવાના કે તે કઈ લઈ જાય શું આ તો આપણે શું કે ના મારે તો મારી દીકરી મારી દીકરી અને કહ્યું એટલે મનમાં હોય જુદું વાણીમાં હોય જુદું અને વર્તન માં હોય જુદું એ કહ્યું બીજું લોપો ફેર નથી તે તારે ભાઈ તો થઈ જશે કારણ કે ચોર લોકો વગર તો આ દુનિયા ચાલે નઈ. ચોર ગજા કામ ના એ તો બધું પહેલામાં પહેલું એ તો આપણું જીવન છે લાઈફ છે આપડી એકી રીતે દાદા ચોર ની જરૂર હા ચોર ગજા કામ ના ના હોય તો પછી આપડી દુનિયા તો દુખી થઈ જાય જો કેમ દાદા કઈ રીતે દાદા દુનિયા દુખી થઈ જાય ચોર ના ગજવા કાપનારા જૂઠો બોલનારા બદમાશ કરનારા ના હોય તો દુનિયા દુખી થઈ જાય બિચારી ચોર ની જરૂર છે બઉ ચોર ની ચીજ આપડે અહી પાણી લાયા ટેન્ક માંથી કુવાઓ માંથી પણ પાણી વોટર લીધું વોટર કનેક્શન લીધો આપણે ઘેર ઘેર પાણી લીધું પાણી લીધું છે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો નહીં શું આગળ કરવું પડે નેરો કરવી પડે નેરો કરવી પડે નેર કરવી પડે એમ કે ગટરો ગટરો ના એ પાણી કાઢવા માટે છે પાણી તો આપડે વાપરવા માટે વાપર્યા પછી પાણી જાય એ કેવું કાઢવું એ નહીં કરવું પડે કેદા કરીએ શું થાય ગંધાય જીવાત પાકે પહેલી વાર ગટર નહીં કરવી પડે ત્યાર પછી પાણી ભરાય ગટર કોણ આવે છે તે પાણી કોણ ને ગટર કોણ ગટર ગજવા કાપનારા ચોર અને આવે છે ચોખ્ખા માણસ સારા માણસ દાને કરી દેતા આ તો ગમતા નથી આપડે ગટર ઉગાડી દે ફેરો એક્સચેન્જ કરી લો ફરી ઉગાડી દઈ માં અને તમારી ગટર હોય તમારી અને વોટર નું વોટર નું આયોજન તમારું ગટર એટલે જરૂર છે ને એમ ચોર ની જો હમણે ના કહેતા ના લી કે ચડાવજો અને તારા મન પર રાખ ના કે ચીડી થાય આપડે જાણીએ કે જરૂરિયાત છે તે ના થાય, પણ ભાન નથી તે ખરો. જ્ઞાની પુરુષ પર સમજી લીધું હોય જગત, ફરી વારે ઘડી સમજવું પડે કે જેટલો ભાગ સમજી લીધો એટલો ચોખ્ખો. મારા બાપ દાદા નો ધંધો ચાલ્યો, બાપ દાદા ચાલવા આપડે ના કેમ કેવાય કરીએ. તું શું કા કરું છું? ભગવાન પેડા કરે છે, તું કરું છું. એને કઈ ભય લાગતો નથી, પ્રેરણા કરનાર ભગવાન જ છે. ભગવાન પ્રેરણા આપતો નથી, એ મારી બેઠો છે. હું નહી કરતો, કોણ પ્રેરણા આપતો? તે પછી હું એને કહું કે ભગવાન તને પ્રેરણા આપે છે, તું ચોરી કરજો તો ભગવાન જન્મ જાય. તું જવા જવું છું કઈ બીજી? હા, ભગવાન ના પાણી લઈ આવે માવી નો, ભગવાન નું પાણી છોકરા ગયા, છોકરા નથી ને ભગવાન ગયા છોકરા, એનું તો હોય ભરત થઈ જાય વિતરાગ જેમ કે ચાર ના ના હોય તેનું આવી આશા રાખો તો ચાર ના. હા, હું આપું તમને, મારી પાસે ચાર ના નથી, હું આપું કે આ લોકો બફેલા છે, માટે હું ફોન કરું કોઈ દેવને કે આને જરા દૂર જાય. મારી પાસે ચાર, મારી પાસે કઈ કારણ કે અમારું કામ જ નહીં થયેલા એટલે શું અપકીર્તિ? અપકીર્તિ માન ની ભીખ નહી, કીર્તિ ની ભીખ નહી, કોઈ જાતની ભીખ નહી. એટલે ભગવાને કહ્યું કે આ પ્રતિનિધિ તને આપ્યું. ભગવાન એમ કે તમે શું કરશો? મને આપી ને પાવર ઓફ એટર્ની મને આપ્યો, હવે તમે શું કરશો? હું તમને વચ રહીશ કે ભગવાન એ ભગવાન છે. શું વસ થાય તો હું એ ના કરું, બંધ ના ઉઠાવું, રાખવાનું. એક વખત ભગવાન જાણી લીધાની જરૂર છે, પછી કઈ વાર કઈ દેવ લોકો શું છે, પ્રણ શું છે, નરકનારો શું છે, લોકો ક્યાં ક્યાં રહે છે, શું શું કરે છે, બધું વાળી દીધું. ફરી ગઈ વાય ગઈ થવાની જરૂર હોય ફરી. પછી તો એક જ વાત પૂછતાની કે સાહેબ આ બધું જ વાળ્યું, આ બધી વાતો રવા દો, આ મારું મોક્ષમાં જવાની તૈયારી કરી આલો. કે મુક્ત થવું મોક્ષ એટલે પેલો બીજો કઈ મોક્ષ નહીં, પણ આ સર્વસ્વ દુઃખોથી મુક્ત થવું અને ઇટરનલ હેપી થવું, ને પ્રેસ ન રહું. કેવું હેપીનેસ કે ભાઈ? ઇટરનલ મોડા પર દિવેલ ફરી વેલવા. તમે સુરત માં જવા જાવ ને તો બધા મોડા પર દિવેલ ચાલતું હોય તેને દિવે, ના ચાલતું હોય તેને દિવેલ. અને પાછું એને પૂછ્યું, જો મારા મોડા પર દિવેલ ના, તમારા એવું શું કરું છું? મારા પર મોડા પર દિવેલ નહીં આવતો, મા માગવાની ભીખ માગું છું. તું લઈને આવ્યો છું બધું, શું છે બધો સામાન લઈને આવ્યો? પછી માઇક માઇક કરે ને, મા માઇક કયો કરે સામાન બધો? આ દાડી માગવાથી આવી ગયે, ના માગવાથી આવી ગઈ? માગે ને કોઈ વખત બધું ના માગવાથી ત્યારે પછી માઇક માઇક કરે. દુર્બુદ્ધિ કેવી રીતે પેદા થઈ ગઈ છે દુર્બુદ્ધિ કેમ થાય? દુર્બુદ્ધિ કેમ થાય? દુર્બુદ્ધિ જલેબી ખાય તો મને એમ થાય કે કાલે આવું થોડી લઈ રાખી તો હારી. કાલે કાલે આવું થોડીક લઈ રાખી તો હારી. અત્યારે એ ખા કાલ ની તું આ વખત ચિંતા તારી દીધી છે. તમે તો પરમ દિવસ જવાનું છે. આવો હસુભાઈ, તમે આવો. અરે ભગુભાઈ હસુભાઈ જવાનું છે દાદા, કદાચ વિધિ કરી લે. નહીં આવે, આવશે જ નહીં. દાદા નામ સાંભળીને જ નહીં આવે. કે છે કે દાદા નું નામ સાંભળીને આવશે જ નહીં. હવે આવે તો તમે મોકલજો. બીજી બધું જે દાફા મારે કોનું નથી રહેતું ઠેકાણે. અગરીમતી કરો છે આ બોલે તીકડે આનંદ થાય જયારે છે તે ઉપયોગ કહેવાય. નહી તો પછી આખો ખેતરા ચર્યા જ કરે. નહી તો અરે ઢોરની પેટ શું કરે કોને રહેતો નહી બોલજો. તમારે કેમ નો રહેશે? મોડે ભાઈ આનંદ ની દેખાત પર કેમ રહેશે? તમારે આ બોલે છે તેડે રહેમ નહી. તીકડે મેં રહેતું નથી એકાગર. આનંદ આનંદ રહે છે, નિરંતર રહે છે. કઈ ઘર બાર જતા નથી. આમ જાય છે આમ જાય. એકાકાર રહો એનું નામ જ ઉપયોગ. અને એમ એકાકાર ના રહેવાની, એકલા પડીએ ત્યાર પાછું દુરુપયોગ થાય ત્યાં પછી તો આગળ આપણે જાગૃતિ રાખવાની. આગો ખાય ખુલ્લા ઠેવા લાવી દઉં, આગો ખાય ઠેવા લાવી દઉં. એ કઈ કરો છો? કેટલી વખત આગો ખસતો જ નથી. કૃપા છે. અરુણ એ પૂછે છે વ્યવહાર ના કામ માં કઈ રીતે તેને આપડે જોઈએ છે. ચિત્ત ઠેકાણે રહેવું. ચિત્ત ઠેકાણે રહેવું. દાદા હવે બરાબર ટોકીન બેહારીએ. મોરલી વાગે તો હાફ શું કરે કોઈ દાડે થયું ને અત્યારે. મન મન આગુ પડે જય બી છે દાદા. તમે છે તે એ કરે મળે મારી નકલ નકલ એટલે દાદા નું કયું કયું પ્રમાણે આજ્ઞામાં આવતી એ દાદા એટલે છે આપડે હાથમાં છે ને દાદા ને ખ્યાલ ચાલે તો આપડે પેલા પરમાનંદ ના દીકરા અજયભાઈ ખરા ને એમના ખાસ મિત્ર છે અને અહિયાં રહે છે આવ્યા છે સત્સંગ ની કઈ વાતચીત કરો મારે તો આવેલા છે વડોદરામાં જ રહે છે વડોદરા થી એમને ત્યાં આવેલા છે ને આપણે ઓળખે છે આત્મ સ્વરૂપ પામ્યા હોય અને મુક્ત હોય બંધાયેલા ના હોય પૂછી જવું કે આપ બંધાયેલા છો મુક્ત છો મુક્ત થયું તો આપડે એમની પાસે પણ છત કરી કે 3 મહિના બધા નહીં રહું મને મુક્ત પણ આપવાનું હોય તો હું રહું નહીં હું નવરો નથી આ મનુષ્ય દેહ બગાડવા સારું અને કેવું કે 3 મહિના મારો નિકાલો થતો હોય તો બેસું કઈ નહીં તો હું બીજી દુકાન ખોરી કાઢું દુકાન અપાર કે નહીં અને સાચી તમારી દુકાન હોય તમે 3 મહિના મારો બધો ઉકેલ લાવેલો હોય તો અહીં બેસું રાત દાડો તમે કોઈ એમ કરી આખી જિંદગી બગાડવા નથી આવ્યો અનંત કરતા વિશ્વાસ બગાડ્યા હવે તો દુકાને પૂછવું એ તો કઈ કે ના એ નહીં બને તક બીજી દુકાન કે દુકાન જોઈએ મુક્ત પુરુષ હોય અને ભગવાન નો પ્રતિનિધિ હોય તો જ આપી શકે શું કહ્યું આપવાની કેટલી શક્તિ હોય એ આપનારને જ જાણવાનું બહુ મુશ્કેલ છે તો આપવાની કેટલી શક્તિ હોય એ તો ભગવાન નો પ્રતિનિધિ હોય જાતે શું કહ્યું એને સત્તા સારી હોય એવું ઐશ્વર્ય હોય ચિંતા આખી જિંદગી ના થાય એવું ક્રોધ માન માં લોભ ના થાય એવું તમે જે માગો ધીર વિકલ્પ સમાધિ જે માગો બધી દુકાનો કરતા જોયા આવી બીજી દુકાનો એ જો ના મળતું હોય પછી અહીં લઈ જજો આપડે બીજી દુકાન આપણી પાસે તો છીએ આપની પાસે તો છીએ બસ એનથી લઈ જજો તમારો માલ છે તમને આપવાનો બસ તમને ખબર નથી એટલું જ કે ન હોત તો હું આવત કઈ રીતે આપની પાસે જ છીએ પણ જો આપની પાસે ના હોત તો અમે કેવી રીતના આવત થાય છે તો એનો કઈ મન ચલિત થાય છે તો એનો શું ઉપાય મન ચલિત થાય છે એનો શું ઉપાય મન વશ કરી આપીએ અમે તો વશ કરી આપીએ તો મા બોલો જે કે મારું મન વશ કરી આપશે તો વશ કરી આપીએ આપણામાં જ મન હંમેશા રહે એ પ્રમાણે કરી આપો આપણામાં જ હંમેશા મન રહે એ પ્રમાણે કરી આપો હા તે તમે જે માગો એ કરી બીજું કશું થાય છે ચલો ભાઈ આવી દુકાન હોતી ને પણ છે તારે આ દુનિયા છે દસ લાખ વર્ષે આ દુનિયા ખુલે છે, જો દસ લાખ વર્ષે આ ખુલી છે તો તમારું કામ કાઢી દેજો. દાદા તમે માંગવાનો જો કહો છો, જો દૈહિક જે તે જે વ્યક્તિઓ જે હોય એ તો દરેક ને રહેવાની જ છે ને, તમે માગવાનું કહો છો, પણ આ દૈહિક જે વ્યાધિ હોય એ તો દરેક ને રહેવાની જ છે ને, શારીરિક કઈ વ્યાધિ હોય એ તો દરેક ને રહેવાની જ છે ને. તો કૃપા કરો, અમારે તો આવ્યો તંદુરસ્ત સારી રહે, અમારે તો આવીને આત્મા પ્રાપ્ત કર્યો, પછી દવા અમારે જ કરવાની લઈને, પછી બીજું કોણ કરવા આવ્યો તો. એટલે જે માગવું એ માગજો ને, ભાઈ ને તારે કશું માગવું નથી ને, કશું માગવું છે તારે? ના મારે તો બસ એટલું જોઈએ કે હાવ ભાવ જોઈએ, બસ બધાનો બધાનો હાવ ભાવ પ્રેમ જોઈએ, મારે તો બધાનો પ્રેમ જોઈએ બસ, બીજું કઈ ના જોઈએ. મળતો છે ને ઘેર, ઘેર તો મળે છે, બીજા બધા ઘેર મળે છે, પણ બીજા બધાનો જોઈએ. પ્રેમ તો ક્યારે મળે જોવાના છે તો, તને ફૂલાર ચડાવે તો તને એમ લાગે કે મને પ્રેમ આવ્યો, અને પછી ગાળ પડે તો પ્રેમ આવ્યો કે? એ તો એવું ને કે મેં કદાચ કોઈ નું કોઈ ખોટું કર્યું હોય તો કોઈ ગાળ પણ આપે મને ના, પણ એમ કે છે કે તમને તીગડી પછી પ્રેમ આવે એમ પૂછે છે, કોઈ ગાળ ભણે ત્યારે પ્રેમ આવે એમ? ના બને ત્યાં સુધી તો ના આવે, ના આવે બને ત્યાં સુધી. અમે અમને આ ફૂલા ચડાવ્યો ને તો અમે આશીર્વાદ આપીએ, અને બે ધોળો મારે તો અમે આશીર્વાદ આપીએ, શું કહ્યું? ત્યારે પ્રેમ દેખાય, તું પ્રેમ અહીં છે ને અહીં નથી એવું કઉ છું તો પ્રેમ હોય નહીં, સમજ્યો ને? પ્રેમ બધે જ છે પણ તને જોતા જ નહીં આવડતી, આ પહેરાવે ખુશ, ધોલ મારે દીડે ના ખુશ, બધે ખુશ. પણ આપણી પાસે તો ભેદભાવ નથી ને, આપનું એવું કેવું છે ને? આપની પાસે એવું જ છે ને એમ કે છે? સામાન્ય જનતામાં તો જાણે એ પ્રમાણે હોય છે, આ પ્રેમ અમારી પાસે છે, બાકી પ્રેમ કોઈ જગ્યાએ જોવા ના આવે. ફૂલા ચડાય તો ખુશ ખુશ ખુશ થઈ જાય, અને પછી આવી ચપોડી મારે ફેણ મળે, અમારે તો ફેણ મળે ના, તું પ્રેમ ખો, પ્રેમ ન હોય, પ્રેમ ન હોય તો આશક્તિ કહેવાય, શું કહેવાય? ગાડીમાં ચડી જાય ને પછી ઉતરી જાય એ શું કહેવાય? પ્રેમ કહેવાય? ચડી તર થાય પ્રેમ કહેવાય? સરખો રે તારા ચડે જ ઉતરી જાય છે ને, સરખો રહે, ચડી જાય ને ઉતરી જાય છે, એવું થાય છે ને? દાદા પર ના થાય, વ્યક્તિ ઉપર કોપા થઈ જાય, દાદા ઉપર ના થાય પણ બીજી કોઈ વ્યક્તિ ઉપર થઈ જાય, થાય તો એ થઈ પ્રેમ. દાદા તમારા આત્મા એટલે પ્રેમ રહે, શું કહ્યું? બધે પ્રેમ રહે, શું કહ્યું? આ તમે મારી જોડે મારું કયો કર્યા કે છે, ચિત્ત ઠેકાળા રહેશે ને, બધું ચોઈસેકલા રહેશે છે, ઉપયોગમાં રહેવાય છે, તે આ કર્યા કરતા છે, એટલે પછી દાદાના જેવું મન ને ચિત્ત લેવું તમારા કમ્પ્લેટ દાદા જેવા રહેશે. જો આપણે કરો થોડા સમયનું રિઝલ્ટ આવશે, મેં તો તમારું રિઝલ્ટ બહુ સારું જોયું છે, પૂછ્યું છે કે આ સારું રિઝલ્ટ બહુ સારું જોયું તમારું, રિઝલ્ટ તો જોવું પડે ને, કેમ ના પેપર લખ્યા છે, કેવી લખ્યું છે, અને બધા રિઝલ્ટ લાવવા માટે તૈયારી કરી રહ્યા છે નહી? એટલે પ્રેમ ઘટવત ના થાય ને એ પ્રેમ કહેવાય, શું કહેવાય? તમારા પ્રત્યે એમ કે પ્રેમ ઓછો ના થાય, પણ કોઈ વ્યક્તિ પ્રત્યે થઈ શકે એમ કે, એટલે મેં કહું કે મોટા માટે ના થાય એમ. બોલે that